श्री पद्म पुराण उत्तरखंड अध्याय 55 वेत्रवती अने साबरमती एटले के साबरमती नदी नु महात्म्य। श्री महादेव जी कहे छे, हे सुंदरी, हवे हूँ वेत्रवती एटले बेतवा नदी नु वर्णन करू छू, सांभळो। त्यां स्नान करवाथी मनुष्यनी मुक्ति थई जाय छे। पूर्व काळमां वृतासुरे एक बहु ज ऊंडो कूवो खोदावड़ाव्यो हतो, जेनुं नाम महागंभीर हतुं। तेनाथी आ दिव्य नदी प्रगट थई छे। वेत्रवती नदी मोटा मोटा पापोनो विनाश करनारी छे। गंगाजी जेवुं ज आ श्रेष्ठ नदीनुं पण महात्म्य छे। आना दर्शन मात्रथी पापो नष्ट थई जाय छे। पहेलानी वात छे, चंपकनगरमां एक राजा राज्य करतो हतो। ते अति दुष्ट अने प्रजाने परेशान करनारो हतो। ते नीच अधर्मनुं मूर्तिमान स्वरूप हतो। તે નિરંતર ભગવાન વિષ્ણુની નિંદા કરતો હતો, દેવતાઓ અને બ્રાહ્મણોના અહિતમાં તત્પર રહેતો તથા આશ્રમોને કલંકિત કર્યા કરતો હતો। તે મૂર્ખ વેદોની નિંદામાં જ પ્રવૃત્ત રહેનારો નિર્દય, સઠ અસત શાસ્ત્રોમાં અનુરાગ રાખનારો અને પરાઈ સ્ત્રીઓને દૂષિત કરનારો હતો। એનું નામ વિદારુણ હતું। તે અતિ પાપી હતો। મહાન પાપ અને બ્રાહ્મણોની નિંદા કરવાના કારણે રાજા વિદારુણ કોઢી થઈ ગયો। એક દિવસ દેવયોગથી તે શિકાર કરતો તે નદીના કિનારે આવી પહોંચ્યો। તે સમયે તે બહુ ત્રુષાતુર હતો। ઘોડા પરથી ઉતરીને તેણે નદીનું જળ પીધું અને પછી પોતાની રાજધાનીમાં પાછો આવ્યો। તે જળ પીવા માત્રથી રાજાનો કોઢ દૂર થઈ ગયો અને તેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ। ત્યારથી તેના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ। હવે તે સદા સમય સમય પર ત્યાં આવીને સ્નાન કરવા લાગ્યો। એનાથી તે અત્યંત રૂપવાન અને નિર્મળ થઈ ગયો। આ લોકમાં સુખ ભોગવતા તેણે અનેક યજ્ઞ કર્યા, બ્રાહ્મણોને દક્ષિણા આપી તથા અંતમાં તે શ્રી વિષ્ણુના વૈકુંઠધામને પ્રાપ્ત થયો। હે પાર્વતી, આવું જાણીને જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર વેત્રવતી નદીમાં સ્નાન કરે છે તે પાપથી મુક્ત થઈ જાય છે। કાર્તિક, માઘ અથવા વૈશાખમાં જે લોકો વારંવાર સ્નાન કરે છે તેઓ પણ કર્મબંધનથી છૂટી જાય છે। બ્રહ્મહત્યા, ગૌહત્યા, બાળહત્યા અને વેદોની નિંદા કરનાર પુરુષ પણ નદીઓના સંગમમાં સ્નાન કરીને પાપ મુક્ત થઈ જાય છે। જે સ્થાન પર અને જે નદીનો સાબરમતી નદી સાથે સંગમ દેખાય ત્યાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પણ પાપ મુક્ત થઈ જાય છે। ખેડા એટલે કે ખેટક નામનું દિવ્ય નગર આ પૃથ્વી પરનું સ્વર્ગ છે। ત્યાં અનેક બ્રાહ્મણોએ યોગ સાધના કરી છે। ત્યાં સ્નાન અને ભોજન કરવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી। હે પાર્વતી, કળિયુગમાં વેત્રવતી નદીને બીજી ગંગા જેવી માનવામાં આવી છે। જે લોકો સુખ, ધન અને સ્વર્ગની અભિલાષા રાખે છે તે વેત્રવતીમાં વારંવાર સ્નાન કરવાથી આ લોકમાં સુખ ભોગવીને અંતમાં વિષ્ણુના સનાતન ધામમાં જાય છે। સૂર્યવંશ અને ચંદ્રવંશમાં ઉત્પન્ન ક્ષત્રિયો વેત્રવતીના તટ પર આવીને સ્નાન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે। આ નદી દર્શનથી દુઃખ અને સ્પર્શથી માનસિક પાપનો નાશ કરે છે। આ નદીમાં સ્નાન અને જળપાન કરનાર મનુષ્ય નિસંદેહ મોક્ષ પ્રાપ્ત કરે છે। અહીં સ્નાન, જપ તથા હોમ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે। વારાણસી ક્ષેત્રમાં જઈને જે ભક્તિપૂર્વક ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરે છે અને ત્યાં તેને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ ફળ તેને વેત્રવતી નદીમાં સ્નાન કરવા માત્રથી મળી જાય છે। જો વેત્રવતી નદીમાં કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તે ચતુર્ભુજ રૂપ થઈને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે। પૃથ્વી પર જે જે તીર્થ, દેવતા અને પિતર છે તે બધા વેત્રવતીમાં વાસ કરે છે। હે મહેશ્વરી, હું વિષ્ણુ, બ્રહ્મા અને દેવતાઓ તથા મહર્ષિઓ બધા જ વેત્રવતીમાં બિરાજમાન રહીએ છીએ। જે એક, બે અથવા ત્રણ સમયે વેત્રવતી નદીમાં સ્નાન કરે છે તે અવશ્ય મુક્ત થઈ જાય છે। હે દેવી, હવે હું સાબરમતી નદીના મહાત્મ્યનું યથાવત વર્ણન કરું છું। મુનિશ્રેષ્ઠ કશ્યપે આના માટે ભારે તપસ્યા કરી હતી એક દિવસની વાત છે. મહર્ષિ કશ્યપ નેમિષારણ્યમાં ગયા, ત્યાં ઋષિઓની સાથે તેમણે ઘણા સમય સુધી વાર્તાલાપ કર્યો. તે સમયે ઋષિઓએ કહ્યું, કશ્યપજી, તમે અમારા લોકોની પ્રસન્નતા માટે અહીં ગંગાજીને લઈ આવો. પ્રભો, તે સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગા તમારા નામે જ પ્રસિદ્ધ થશે. તે મહર્ષિઓની વાત સાંભળીને કશ્યપજીએ તેમને પ્રણામ કર્યા અને ત્યાંથી તેઓ આબુના જંગલમાં સરસ્વતી નદીના સમીપ આવ્યા. ત્યાં તેમણે અત્યંત તપસ્યા કરી. તેઓ મારી જ આરાધના કરતા હતા. તે સમયે મેં તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું, વિપ્રવર, તમારું કલ્યાણ થાઓ, તમે મારી પાસે મનોવાંછિત વર માગો. કશ્યપે કહ્યું, હે દેવદેવ, હે જગતપતે, હે મહાદેવ, તમે વરદાન આપવામાં સમર્થ છો. તમારા મસ્તક પર જે પરમ પવિત્ર પાપહારી ગંગા સ્થિત છે, એમને વિશેષ કૃપા કરીને મને આપો, તમને નમસ્કાર છે. હે પાર્વતી, તે સમયે મેં મહર્ષિ કશ્યપને કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, લો તમારું વરદાન. આ કહીને મેં મારા મસ્તકથી એક જટા ઉખાડીને તેની સાથે તેમને ગંગા આપ્યા. શ્રી ગંગાજીને લઈને દ્વિજશ્રેષ્ઠ કશ્યપ પ્રસન્નતા સાથે પોતાના સ્થાને ચાલ્યા ગયા. હે ગિરિજી, પૂર્વકાળમાં વિષ્ણુલોકની ઈચ્છા રાખનારા રાજા ભગીરથે મને ગંગાજીને માટે યાચના કરી હતી. ત્યારે તે સમયે પણ મેં ગંગાજીને સમર્પિત કર્યા હતા. ત્યાર પછી ફરી ઋષિઓના કહેવાથી કશ્યપજીને ગંગાજી આપ્યા. આ કશ્યપી ગંગા સમસ્ત રોગ અને દોષોનું અપહરણ કરનારી છે. હે સુંદરી, જુદા જુદા યુગોમાં આ ગંગા સંસારમાં જે જે નામે વિખ્યાત થાય છે તેમનું યથાર્થ વર્ણન કરું છું. સાંભળો, સતયુગમાં કુતવતી, ત્રેતામાં ગિરિકર્ણિકા, દ્વાપરમાં ચંદના અને કળિયુગમાં આનું નામ સાબરમતી થાય છે. જે મનુષ્ય દરરોજ અહીં ખાસ સ્નાન કરવા માટે આવે છે તે બધા પાપ મુક્ત થઈને ભગવાન વિષ્ણુના સનાતન ધામમાં જાય છે. પ્લક્ષાવતરણ તીર્થમાં, સરસ્વતી નદીમાં, કેદાર ક્ષેત્રમાં તથા કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ સાબરમતીમાં નિત્ય સ્નાન કરવાથી દરરોજ પ્રાપ્ત થાય છે. માઘ માસમાં પ્રયાગ તીર્થમાં પ્રાતઃકાળે સ્નાન કરવાથી જે ફળ મળે છે. કાર્તિકની પૂર્ણિમાએ કૃતિકા યોગ આવે ત્યારે શ્રીશૈલમાં ભગવાન માધવની સામે જે ફળની પ્રાપ્તિ થાય છે તે સાબરમતી નદીમાં ડૂબકી મારવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. હે દેવી, આ નદી સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ જગતમાં પાવન છે. એટલું જ નહીં, આ પવિત્ર અને પાપ નાશીની હોવાના કારણે ધન્ય છે. હે દેવેશ્વરી, પિતૃતીર્થ બધા તીર્થો સહિત પ્રયાગ, માધવ સહિત ભગવાન વટેશ્વર, દશા અશ્વમેઘ, દશ અશ્વમેઘ તીર્થ તથા ગંગાદ્વાર, આ બધા મારી આજ્ઞાથી સાબરમતી નદીમાં નિવાસ કરે છે. નંદા, લલિતા, સપ્તધારક, ચિત્રપદ, ભગવાન શંકરનો નિવાસ એવું કેદાર તીર્થ, સર્વ તીર્થમય ગંગા સાગર, સત્રદુ એટલે સતલજથી ભરેલા કુંડમાં બ્રહ્મસર તીર્થ તથા નેમિષિક તીર્થ પણ મારી આજ્ઞાથી સાબરમતીમાં નિવાસ કરે છે. શ્વેતા, બલ્કિની, હિરણ્યમયી, હસ્તિમતી તથા સાગરગામીની નદી બાત્રગ્નિ, આ બધા પિત્રોને અત્યંત પ્રિય તથા શ્રાદ્ધનું કોટીગણી ફળ આપનારી છે. અહીં પુત્રોએ પિત્રોના હિતને માટે પિંડદાન કરવું જોઈએ. જે મનુષ્ય ત્યાં સ્નાન અને દાન કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને અંતમાં ભગવાન વિષ્ણુના સનાતન ધામમાં જાય છે. નીલકંઠ તીર્થ, નંદ રુદ્ર તીર્થ, રુદ્ર હદ તીર્થ, પુણ્યમય રુદ્ર મહાલ તીર્થ અને નદીઓ અવ્યક્ત રૂપે સાબરમતી નદીમાં વહે છે. ધૂમતીર્થ, મિત્રપદ, વૈજનાથ, દૃશ્યધર, ક્ષિપ્રા નદી, મહાકાલ તીર્થ, કાલંજર પર્વત, ગંગોદભૂત તીર્થ, હરોદ ભેદ તીર્થ, નર્મદા નદી તથા ઓમકાર તીર્થ, આ બધા તથા ઓમકાર તીર્થ આ ગંગામાં પિંડદાન કરવા જેટલું ફળ આપનારા છે એવું મનીષી પુરુષોનું કથન છે. ઉક્ત બધા તીર્થ બ્રહ્મ તીર્થ કહેવાય છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ આ બધા તીર્થોને સાબરમતીના ઉત્તર તટ પર ગુપ્ત રૂપે સ્થાપિત કરી રાખ્યા છે. હે મહેશ્વરી, આ બધા તીર્થ સ્મરણ માત્ર થી લોકોના પાપોને નાશ કરવા વાળા છે. પછી જે ત્યાં શ્રાદ્ધ કરે છે તેમના માટે તો કહેવાનું જ ઓમકાર તીર્થ, પિતૃ તીર્થ, કાવેરી નદી, કપિલાનું જળ, ચંડ વેગાનું સાબરમતી સાથે સંગમ તથા અમરકંટક. આ તીર્થોમાં સ્નાન વગેરે કરવાથી કુરુક્ષેત્રની અપેક્ષા 100 ગણું પુણ્ય થાય છે. સાબરમતી અને વાત્રદની નદીનો જ્યાં સંગમ થયો છે ત્યાં ગણેશ વગેરે દેવતાઓએ તીર્થ સંઘની સ્થાપના કરી છે. આ પ્રમાણે મેં અહીં સંક્ષેપમાં સાબરમતી નદીમાં તીર્થોના સંગમનું વર્ણન કર્યું છે. વિસ્તાર સાથે તેમનું વર્ણન કરવા તો બૃહસ્પતિ પણ સમર્થ નથી. તેથી આ તીર્થમાં પ્રયત્નપૂર્વક સ્નાન કરવું જોઈએ. સવારે 3 મુહૂર્તનો સમય પ્રાતઃકાળ કહેવાય છે. ત્યારબાદ 3 મુહૂર્ત સુધી પુરાહ્ન તથા સંગવકાળ હોય છે. આ બંને સમયે તીર્થમાં કરેલું સ્નાન દેવતાઓને પ્રતિદાયક થાય છે. ત્યારબાદ 3 મુહૂર્ત સુધી મધ્યાહન છે અને ત્યારબાદ 3 મુહૂર્ત સુધી અપહરણ કહેવાય છે. એમાં કરેલું સ્નાન, પિંડદાન અને તર્પણ પિત્રોની પ્રસન્નતાનું કારણ થાય છે. ત્યારબાદ 3 મુહૂર્તનો સમય સાયહન માનવામાં આવ્યો છે. તેમાં તીર્થ સ્નાન કરવું ન જોઈએ, તે રાક્ષસી વેળા છે, તે બધા કર્મોમાં નિંદિત છે. દિવસના પૂરા 15 મુહૂર્ત હોય છે, તેમાં જે 8મું મુહૂર્ત છે તે કુતપકાલ માનવામાં આવ્યું છે. તે સમયે પિતૃને પિંડદાન કરતા અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. મધ્યાહન કાળ નેપાળની કંબલ, ચાંદી, દર્ભ, ગાય, દોહિત્રી એટલે પુત્રીનો પુત્ર અને તલ, આ કુતપ કહેવાય છે. કુ એટલે પાપ, તેને પાપને સંતાપ આપતા હોવાથી એ કુતપ કહેવાય છે. કુતપ મુહૂર્ત પછી 4 મુહૂર્ત સુધી કુલ 5 મુહૂર્તનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. દર્ભ અને કાળા તલ શ્રાદ્ધની રક્ષા માટે ભગવાન વિષ્ણુના શરીરથી પ્રગટ થયા છે, એવું દેવતાઓનું કહેવું છે. તીર્થવાસી પુરુષે જળમાં ઉભા રહીને હાથમાં કુશ લઈને તલ મિશ્રિત જળની અંજલિ પિત્રોને આપવી. આમ કરવાથી શ્રાદ્ધમાં વિઘ્ન આવતું નથી. હે પાર્વતી, આ પ્રમાણે મેં સાબરમતી નદીમાં નામોચ્ચાર પૂર્વક તીર્થોમાં પ્રવેશ કરાવીને તેને મહર્ષિ કશ્યપને આપી દીધી. કશ્યપ મારા પ્રિય ભક્ત છે, તેથી મેં તેમને આ પવિત્ર તથા પાપનાશીની ગંગા પ્રદાન કરી હતી. હે મહાભાગે, સાબરમતીના તટે બ્રહ્મચારી તીર્થ છે, ત્યાં તેજ નામે મેં પોતાને સ્થાપિત કરી દીધો છે. સંપૂર્ણ જગતનું હિત કરવા માટે હું ત્યાં બ્રહ્મચારીશ નામથી નિવાસ કરું છું. સાબરમતી નદીના કિનારે બ્રહ્મચારી શિવની પાસે જઈને ભક્ત પુરુષ જો કળિયુગમાં વિશેષ રૂપે પૂજા કરે તો આ લોકમાં સુખ ભોગવીને અંતમાં મહાન શિવધામને પ્રાપ્ત થાય છે. તેમના સ્થાન પર જઈને જે જીતેન્દ્રિય રહીને ઉપવાસ કરે ને રાત્રિમાં સ્થિર ભાવે રહીને ભક્તિપૂર્વક તેમની પૂજા કરે છે તેને હું યોગી રૂપે દર્શન આપું છું તથા તેમની સમસ્ત કામનાઓને પણ પૂરી કરું છું. આ સર્વથા સત્ય છે. હે પાર્વતી, ત્યાં મારું કોઈ લિંગ નથી, માત્ર સ્થાન છે. જે વિદ્વાન ત્યાં ફૂલ, ધૂપ તથા વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરે છે તે અવશ્ય બધું જ પ્રાપ્ત કરે છે. જે મારા સ્થાન પર આવીને બિલીપત્ર, પુષ્પ અને ચંદન વગેરેથી મારી પૂજા કરે છે તેમની બધી કામનાઓ પૂરી કરું છું. દર્શનથી રોગ નષ્ટ થઈ જાય છે. પૂજા કરવાથી આયુષ્ય પ્રાપ્ત થાય છે તથા ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય અવશ્ય મોક્ષનો ભાગી થાય છે. હે સુંદરી, સાંભળો, હવે હું રાજખડગ નામના અદ્ભુત તીર્થનું વર્ણન કરું છું, જે સાબરમતી નદીના તીર્થોમાં વિશેષ પ્રસિદ્ધ છે. સૂર્યવંશમાં ઉત્પન્ન એક વૈકર્તન નામનો રાજા હતો, જે દુરાચારી, પાપાત્મા, બ્રાહ્મણ નિંદક, ગરુદ્રોહી, સદા અસંતુષ્ટ, સમસ્ત કર્મોની નિંદા કરનાર તથા પરસ્ત્રીમાં અનુરાગ ધરાવનાર તથા નિરંતર શ્રી વિષ્ણુનો નિંદક હતો. તે હિંસક અને પ્રજાને પીડનાર હતો. આવો દુષ્ટાત્મા રાજા વૈકર્તન આ પૃથ્વી પર રાજ્ય કરતો હતો. થોડા સમય બાદ દેવ યોગી પોતાના પાપને કારણે તે કોઢી થઈ ગયો. પોતાના શરીરની દુર્દશા જોઈને તે વારંવાર વિચારવા લાગ્યો, હવે શું કરું? તે નિરંતર આજ ચિંતામાં ડૂબેલો રહેતો હતો. એકવાર દેવયોગી રાજા વનમાં ગયો, ત્યાં સાબરમતીના તટ પર જઈને ઊભો રહ્યો. પછી તેણે તેમાં સ્નાન કરીને જળપાન કર્યું. એનાથી તેનું શરીર દિવ્ય થઈ ગયું. હે પાર્વતી, જેમ સોનાની પ્રતિમા તેજસ્વી દેખાય છે, રાજા તેના જેવો જ તેજસ્વી થઈ ગયો. તે દિવ્ય રૂપે રાજાએ થોડા સમય સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી તે પરમપદને પ્રાપ્ત થઈ ગયો. ત્યારથી તે સ્થાન રાજખડગના નામે પ્રસિદ્ધ થયું. જે લોકો ત્યાં સ્નાન અને દાન કરે છે, તે આ લોકમાં સુખ ભોગવીને ભગવાન વિષ્ણુના સનાતન ધામને પ્રાપ્ત થાય છે. તેમને કદી રોગ અને શોક થતા નથી. જે દરરોજ રાજખડગ તીર્થમાં સ્નાન અને શ્રદ્ધાપૂર્વક પિતૃનું તર્પણ કરે છે, તે મનુષ્ય પૃથ્વી પર પુણ્યકર્મા કહેવાય છે. બ્રાહ્મણો અને બાળકોની હત્યા કરવાવાળા પુરુષ પણ જો અહીં સ્નાન કરે છે તો તે પાપ મુક્ત થઈને ભગવાન શિવની સમીપ જાય છે. જે મનુષ્ય સાબરમતીના તટ પર નીલ વૃક્ષનો ઉત્સર્ગ કરશે, તેમના પિતરો પ્રલયકાળ સુધી તૃપ્ત રહેશે. રાજખડગ તીર્થનું આ દિવ્ય ઉપાખ્યાન જે સાંભળે છે તેમને કદી ભય પ્રાપ્ત થતો નથી. આ પ્રસંગને સાંભળવા કે વાંચવાથી બધા રોગ દોષ શાંત થઈ જાય છે. અધ્યાય 55મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.